એટલે કહ્યું કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિંમત નાસ્તી નિયંતા. તે હજી ધણી ધાર્યો નથી શંકરાચાર્ય કે હજી આશ્રય નથી કર્યો. હે મૂર્ખ, આટલું એટલું સાંભળ્યા પછી નથી થતું આશ્રય કરવો જોઈએ? ખાલી સાંભળવા જ આવો છો? વાતુલ, એ વાયડા હજી તારો કોઈ નિયંતા ઈશ્વર નથી ધાર્યો. એક વર્ષ લગ્ન નું મોડું થઈ જાય, પાપીને પાણી આવે છે ને, આમાં આટલી જિંદગી જઈ તો હજી થી પરણવાનો ઠાકોરજી અરે વિચાર નથી આવતો? હે વાતુલ, હજી કોઈ ધાર્યો નથી, ધારી તો જો, કરી તો જો. કારણ ક્ષણમ અપી સજ્જન સંગતિ રેખા ભૌતિ ભવાર્ણ તરણે નૌકા. એ ભાઈ, સત્સંગ કર તો બધા દુઃખ ભાગી જશે. શંકરાચાર્યજી કે ક્ષણનો સત્સંગ કરો. માટે સ્ત્રી ધન પરિવાર કુટુંબ સંસાર એની ચિંતા કરવા જેવું શંકરાચાર્ય કે નથી, સત્સંગ રહે એની ચિંતા કરો બસ. હે, સત્સંગ રહે એની ચિંતા કરો. સત્સંગ રહ્યો તો બધું જ રહેશે. બહુ બહુ બહુ બહુ ગાંઠ વાળવા જેવી બધી વાતો છે ને ભાઈ. કેટલો મહિમા ગાયો શંકરાચાર્યજી, ક્ષણમ અપી સજ્જ, એક ક્ષણ. હવે ક્ષણ એટલે થોડી સેકન્ડો, એ કલાકનું ના કીધું, અઢી કલાકનું ના કીધું, અડધો કલાકનું ના કહ્યું, ક્ષણમ અપી સજ્જન સંગતિ રેખા. એકમાત્ર ઉગરવાનો આવો, કેવો દરિયામાં ભસાય કોઈ નૌકા મળી જાય અને દરિયો પાર થઈ જાય, એમાં ઉગરવાનો, ભવસાગરના દુઃખ તરવાનો, જન્મ મરણ ગર્ભવાસ લક્ષ્વરાશિ એ તો બધું ઠીક, પણ આ દુનિયામાં જીવીએ છીએ ત્યાં સુધી જે બધા આ ઊંચા નીચા ભાવ આવે છે, બધા તરવાના, આ લોકના પરલોકને પામવાના, એ બધા સત્સંગમાં રહસ્યો પીડા છે. અને આ આશ્રય કરવો અને આ બધું થાય, તમને સત્સંગ વગર ક્યાંથી સમજાય? અત્યારે જે વાત થઈ એ સત્સંગ વગર સમજાય? સાંભળવા મળે? હે, શેરબજારમાં જઈને તમને આવી વાતો કરવાના છે કોઈ? વાઇબ્રન્ટમાં આવી વાતો થાય છે? વાઇબ્રન્ટ ગુજરાત થાય છે, એમાં આવી વાતો થાય છે? કેલા મરી ગયા, ભગવાનનો આશ્રય કરજો કહેવાનું છે કોઈ? ઉલટાના એવા વાયડા ભેળા થાય છે, હું ભગવાનમાં નથી માનતો. તું નથી માનતો પણ ભગવાન તને માને છે, એનું શું કરવું? એ માને છે એટલે તું જીવતો રહ્યો છો, નહીં આથમી ન ગયો, પેશાબ કરવા ગયો, ઢળી ગયો, હે, શું વાર લાગે? ત્યારે ક્ષણમ અપી સજ્જન સંગતિ રે ભૌતિ. હવે શંકરાચાર્યજી જેવું તત્વ બોલે કે એક ક્ષણનો સત્સંગ એનો આટલો મહિમા છે, બીજા બોલે તો સમજે. હું છે વાતું એવી, જો આ વિશ્વામિત્ર અને વશિષ્ઠ એ જમાનાના બે ધુરંધર ઋષિઓ હે ને, હે ને, હા. હવે વિશ્વામિત્ર તો પેલા છે ને રાજાના પુત્ર, રાજા સમ્રાટ હતા, ગાદીરાજ હતા, રજવાડું હતું એની પાસે, અને જંગલમાંથી નીકળ્યા ને વિશ્વ વશિષ્ઠના આશ્રમ બાજુથી આવી ગયા. તો વશિષ્ઠે જાણ્યો કે આ તો સમ્રાટ કહેવાય, રાજા કહેવાય, આપણે સ્વાગત કરવું જ જોઈએ. એમની પાસે કામધેનું ગાય વશિષ્ઠ ઋષિ પાસે, કામધેનુ તો કામધેનુ એટલે કામના કરો, સંકલ્પ કરો, એ બધું આપે એવી કામદુઘા ગાય. તો સંકલ્પ ઋષિએ કર્યા, એ બધું કામધેનુ પૂરું પાડ્યું. તે એ બધા વિશ્વામિત્ર એટલે ગાધીરાજ, એની ખાન પાન ઉતારા, વ્યવસ્થા, જળ શરબત આ તે બધાથી એટલું સન્માન કર્યું. તો ગાધીરાજ એટલે વિશ્વામિત્ર, એને થઈ ગયું કે એક સાધુની ઝૂંપડીમાં આટલું બધું રાજ રજવાડું કરે એવું સન્માન થયું, અને આ તો જંગલમાં રહીએ છે. એટલે ખાખા ખોળા કર્યા કે આનું કારણ શું. પછી ખબર પડી કામધેનુ ગાય છે. ત્યાં ગાધીરાજ વિશ્વામિત્રનું પૂર્વાશ્રમનું નામ, એમણે કામધેનુ ગાય ઉપાડી જવા માટે પ્રયાસ કર્યો કે આ તો રાજમાં શોભે. લે લે, એને તો આંગળી દેતા પહોંચો પકડ્યો. આ ઘણી વાર આવું થાય, હા. કે કામધેનુ ને બળજબરી લેવા માંડી વશિષ્ઠ, કે તમે રહેવા દો, ગાયો છે એ ઋષિઓ માટે, હોમ હવન માટે છે, રાજવિલાસી માણસો માટે એનો ઉપયોગ નથી. તમને અમે આપીએ એ અલગ વસ્તુ છે પ્રસાદના રૂપમાં, પણ આ તો અમારા યજ્ઞ ને નારાયણની ઉપાસના માટે ઋષિઓ, એના માટે કામધેનુ છે. બળજબરી કરી શસ્ત્ર પ્રહાર કર્યા, પણ વશિષ્ઠ જે ઉભા હતા બ્રહ્મદંડ લઈને, ત્યાં ગમે તેવા, આ તો ટૂંકમાં કહું છું, શસ્ત્ર અસ્ત્ર કેટલાય પ્રહારો કર્યા, એ બ્રહ્મદંડ વશિષ્ઠને આંટો મારીને પાછા વૈયા જાય. અને ગાંધીરાજનો ચોટલી ખીતો થાય, મારા અસ્ત્ર શસ્ત્ર એક આ સાધુ અને એ એને પાછા પાડે. પણ એને બહુ નીચા જોણું થઈ ગયું, પણ તેજસ્વી બહુ અને આકરો સ્વભાવ, એટલે પગ પછાડીને જતા તો રહ્યા, પણ મનમાં એમ થઈ ગયું કે જો ઋષિ પાસે આ તાકાત હોય તો આપણે રાજપાટ મૂકો, ઋષિ જ થવું છે. ક્ષત્રિય હતા અને રાજ રજવાડું છોડીને જંગલમાં ભાગી ગયા, આ નિર્ણય જોવો એનો, એ કઈ બ્રાહ્મણ નહોતા, જન્મજાત ઋષિકુળમાં જન્મ્યા નહોતા, પણ આ થયું ને એટલે થયું કે હવે તો મારે ઋષિ જ થવું છે. આવી તાકાત ઋષિ હોવા છે, નથી રહેવું રજવાડામાં. મારે મહારાજે વચનામૃતમાં કીધું છે, ચટકી લાગે ને બધાને વૈરાગ લાગે, જેને ચટકી લાગે જ નહીં ગમે એવો તમને ગગડાવે બૈરા તો કે હશે હશે, એને વૈરાગ્ય ન થાય. હે, પેલા ભર્તૃહરિ મહારાજને પિંગલા એનો થોડો દગો કર્યો, બે વફા થઈને ઓલું ફળ ફરતું ફરતું આવ્યું અને અમરફળ આપ્યું હતું, ફરતું ફરતું પાછું એની પાસે આવ્યું, એટલે ભર્તૃહરિને થઈ ગયું કે હું જેને પ્રેમ કરું છું આટલી બે વફા છે, રાજ રજવાડું મૂકીને ભી આઈ ગયા ને સાધુ થઈ, ત્યાં ઘણા એ ફળ ફરતું ફરતું નહીં આવતું હોય, પણ રાજ મૂકે નહીં, રાજ એટલે ઘર ઘર મૂકી દે, કઈ સમજાવે કે આ બુડે આવું ન હોય, તમારે સમજવું જોઈએ આમ છે, હું તમારા માટે શું નથી કરતો, તમને શું ઓછું લાવું છું, તમે આવું કરો, આપણને નો સોંપે ઘર લઈને. રાજ મૂકે નહીં, ઘર મૂકે નહીં, કઈ ભગવાન ના પહેરે, કઈ વનમાં ના જતો રહીએ, એના માટે તેજ જોઈએ ભાઈ, તેજ જોઈએ, અગ્નિ જેવું તેજ જોઈએ. એ ભર્તૃહરિ ભાગીને વી આવી ગયા અને આ ગાંધીરાજ જંગલમાં વૈયા ગયા અને વિશ્વામિત્ર ઋષિ ત્યાં ઘોર તપશ્ચર્યા કરી, તપશ્ચર્યાના પ્રભાવે મંત્ર દ્રષ્ટા થયા, ગાયત્રી, ગાયત્રી મંત્ર રચ્યો નથી પણ આમ દેખાયો સટાસટ, ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, આ મંત્ર દેખાયો અને એનું પ્રસ્થાપન પછી પ્રચલન વિશ્વામિત્રે કર્યું, ઘોર તપસ્વી, કારણ કે આમ તો ક્રોધિલ પકડ્યું મૂકે નહીં, ઇન્દ્રાસન હલબલાવી નાખે, ત્રિલોકને હલવાવે, એવું તપ, ઘોર તપ કર્યું પાયરું વિશ્વામિત્ર, તપ કર્યું છે, કાંઈ તપ કર્યું છે, કાંઈ તપ કર્યું છે, આપણે સંભારીએ તો પરસેવો વળી જાય એવું તપ. હા, અને એમાં પછી ઓલો ત્રિશંકુ નામનો રાજા હરિશ્ચંદ્રના વંશજોમાં જે આવે, એને વિશ્વામિત્રને કીધું, આમ પેલા વશિષ્ઠ પાસે ગયા હતા કે મારે સ્વર્ગમાં જવું છે, તો વશિષ્ઠે કીધું સદેહ ના જવાય, આપણે મળમૂત્ર કરનારા ત્યાં ન પહોંચાય, ત્યાં બાથરૂમ જાજરૂપ એવું કઈ હોય નહીં, તમે કે મને પેશાબ લાગી છે, મારે જવું છે, એ ત્યાં કઈ ના આવે, જવાય જ નહીં ત્યાં, તમે વિચાર મૂકી દો. વશિષ્ઠે બહુ સીધી લાઈન ની વાત કરી, પછી એમણે ના પાડી, એટલે આને તો બહુ લાગ્યું હતું કે મારે સદેહ ઇન્દ્રના દરબારમાં પહોંચવું જ છે. પછી વિશ્વામિત્ર પાસે એને કીધું, પણ એને બહુ યુક્તિ વાપરી, એને સીધું ન કીધું મારે સ્વર્ગમાં જવું છે, પણ એમ કીધું મારે સ્વર્ગમાં જવું છે, હું વશિષ્ઠ પાસે ગયો હતો પણ એમણે ના પાડી, એટલે હું તમારી પાસે એમ તો તને મોકલું, આ યુક્તિ મારી એને, વશિષ્ઠ એ ના પાડી, હું તને મોકલું, આને તેટલું જ જોતું હતું, બેસી જા. અને ભાઈ એને પોતાના તપના પ્રતાપથી પ્રભાવથી એને અંજલિ છાટીને મંત્રોચ્ચાર કરીને અભિમંત્રિત કરીને જળ છાંટ્યું અને એ ત્રિશંકુને ખડે હો જા, અને જેવો ખડો થયો અને જળની અંજલિ મારી, અને જેમ હાઇડ્રોજનનો વાયુનો ફુગો ચડે ને આ સંક્રાંતિ ઉપર ચડાવે ને, એમ ફુગો, એમ ત્રિશંકુ ઉડ્યો, આમ ગયો બોલો, અને વશિષ્ઠ જપ કરતા રહ્યો છે, આમ જવા દે છે, આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો, વારે વાહ વારે વાહ, જો આમ જાતો એવું લાગે છે ને, તે ત્યાં કોઈ ઇન્દ્રને ખબર આપી તો આ તો જો એટલે આવે છે, કોઈ વિશ્વામિત્રે મોકલો છે, તો એટલે વજ્ર કાઢીને ભયંકર પ્રહાર કર્યો, તો દ્રહામ દઈને એની થોડીક આંશિક શક્તિ મૂકી, તે ત્રિશંકુને માથામાં ભટકાળી થો ઊંધો, અને ઊંધી ગતિ થઈ, પછી વાલખલિયા દીક ઋષિઓ બધા તપ કરતા, એને જતા ઊંધેમાંથી કોણ આવે છે, તે એને અંજલિ છાંટીને શિરો ભવ ત્યાં ત્યાં ઉભો રાખી દીધો, ત્રિશંકુ લબડી રહ્યો ઊંધો, અને મોઢામાંથી મળી લાલ ટપકવાય એની કર્મનાશા નામની બિહારમાં નદી થઈ જઈએ. અત્યારે પણ એવી લોકવાયકા છે, એમાં નાયાના બધા પુણ્ય ખતમ થઈ જાય. એના લારમાંથી ટપકી એવું છે, એના મોઢાને લારમાંથી આ આ આ બધું થયું નદી. હા, તમને કહી દઉં, ત્રિશંકર લટકી ગયો અને ઇન્દ્રજે પછાડ્યો ને, એટલે વિશ્વામિત્રને ચાટી ગઈ. ક્યાં સમજતા હે, અને ભાઈ ખાટું મગજના, તે ઇન્દ્ર કા સ્વર્ગ કો છોડ દો. ત્રિશંકર ત્યાંથી બૂમ પાડે, મેં અપને પ્રભાવ સે દૂસરા સ્વર્ગ નિર્મિત કરતા હું, પ્રતીક્ષા કરો. અને ભાઈ વિશ્વામિત્ર જે તપ કરીને સાધના કરી બીજું સ્વર્ગ મળ્યું ચણાવા. આ કેવું છે, તપ કેવું, તપ કેવું તમે વિચાર કરો તો ઇન્દ્ર દેવતાઓ બધા ઢીલા ધોતિયા થઈ ગયા, મારી નાખ્યા, એને તો નવું ઊભું કર્યું. આ બે શાસન હામ હામા થાય, તે આ શું કરવું. પછી તો ભાઈ બૃહસ્પતિને મળ્યા અને બીજાને કીધું ને સમાધાન કરો, કોમ્પ્રોમાઇઝ કરો, કંઈક કરો, સમજાવો. પછી બધા આવ્યા વિશ્વામિત્રને બૃહસ્પતિની આગેવાની નીચે બધા આવ્યા, સમજાવ્યા કે ઋષિ આવું ન હોય, બ્રહ્માંડમાં હલચલ મચી જાય, બીજું સ્વર્ગ ના કરાય, એક હોય નભાવાય, આમ બધું કેવી રીતે મેળ પડે, તમે જરા સમજો, આ તપ આમ નાખી દેવા જેવું ને, ઘણું ઘણું સમજાવ્યા, તમે આમ કરો ને તેમ કરો ને, અમે આ તમારા દંડવત કર્યા ને કંઈ કર્યું. ત્યારે પાણી કેટલાય છાંટ્યા ને તઈ તો ઠંડા પીડ્યા, અને પછી અટકાવ્યું. આ એટલે ગાયો છે ને એ બ્રહ્માનું સર્જન, ભેંસો છે ને એ વિશ્વામિત્રની છે. હા હા હા હા હા, આ ઘોડા છે ને એ બ્રહ્માનું સર્જન છે. હા, અને જે ગધેડા છે ને, આવું તો પછી આવું થયું બધું. હવે તમે બધું ખાનગી કહી દે ને તો બધું તમે દાંત કાઢીને ઊંધા વળી જાઓ, પણ આવું બધું થયું. હવે આવા તપસ્વી હોય એટલે, હવે વાત મારે મૂળ કહેવા જ આવી છે જુદી, અને આપણે થોડું સમજાવવા માટે આ બધું લીધું કે એનું તપની તમને ખબર પડે. તો એ વિશ્વામિત્રને સતત થઈ જ જાય ને, એને થઈ ગયું કે તપ જેવું કશું છે બસ. એટલે વિશ્વામિત્રને તપોનિષ્ઠા, તપથી જ બધું થાય, બાકી બધી વાત છોડી દો. અને જ્યારે જ્યારે કંઈ વાત કરવાનો આવે ત્યારે વશિષ્ઠ કે ભાઈ બીજા સાધનો છોડો, સત્સંગ જેવું કશું નહીં. આ બે વિચારધારાની ટસર. વિશ્વામિત્ર કે ક્યાં સત્સંગ સે હોતા હૈ, પાસ મેં બેઠે રહો, ઋષિયો કે પાસ, સાધુ કે પાસ, બ્રાહ્મણો કે પાસ બેઠે રહો, ઉનકે પાંવ દબાઓ, સેવા કરો, ઇસે ક્યા હોતા હૈ, જો કુછ ભી હોતા હૈ તપશ્ચર્યા જે હોતા હૈ, દેખો મેં ક્યા કર સકતા હું, મેરે અનુભવ સે બોલતા હું, પાંવ દબાઓ, સમિધા લાવો, સેવા કરો, ઇસે ક્યા હોતા હૈ. વિશિષ્ટ કે ક્યા હોતા હૈ મેં નહીં બતા સકતા, બતાને કા ટાઈમ નહીં હૈ, સમય બતાયેગા, પણ સત્સંગ જેવું કશું નથી. હવે એ ઘણા ઋષિઓ સમજતા હતા, એટલે બધા જ વશિષ્ઠ ને બ્રહ્મર્ષિ કહેતા. બ્રહ્મર્ષિ કોને કહેવાય, કે જેને બ્રહ્મમાં ઓળઘોળ થઈ ગયા હોય, ભગવાનમાં, એ બ્રહ્મર્ષિ. બ્રહ્મનો રસ અનુભવે આનંદમાં, બ્રહ્મરસના ભોગી, હવે એ બ્રહ્મર્ષિ. એટલે જ્યારે જ્યારે મુલાકાત થાય ને ત્યારે વશિષ્ઠજી વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ ન કહે, રાજર્ષિ કહે. રાજસ્ભાવ, સાધનોનું બળ, પ્રવૃત્તિ માર્ગનું, તપનું, આનું તેનું, અને બ્રહ્મમાં ઓળઘોળ નહીં પણ પોતાના સાધના અને સાધનો અને તપ નહીં બધા એમાં ઓળઘોળ, રાજસ્ભાવ ને થોડો. અને આ બધું આ સ્વર્ગ નવું કરવું ની શું પ્રવૃત્તિની રાજસ્ભાવ વગર થાય આ. એટલે રાજર્ષિ કહે અને એની ચોટલી ખીતો થાય કે હું આવો બ્રહ્માંડમાં મારું નામ પડે તો હલચલ મચી જાય, વિશ્વામિત્ર આવે છે તો ઝાડવા ખસી જાય અને જગ્યા દઈ દે, ઝાડવા હો 200 વર્ષથી ઊભો હોય બધા સડસડ સડસડ વ્યા જાય, વિશ્વામિત્રજી આ રહે હે, વિશ્વામિત્રજી આ રહે. આવું ભાઈ એનું વ્યક્તિત્વ તમે વાત કરો, આ તો હું એના છાંટાનું કહું છું, તોય આવું થાય છે. હાલતો હશે માણસ ત્યારે કેવો લાગતો હશે, પણ એની સામે બ્રહ્મદંડ હાથમાં હોય, ઔમ નમો ભગવતે વાસુદેવાય, અને એ બ્રહ્માર્ચન કરતા કરતા વશિષ્ઠજી ચાલતા હોય, એ કેવા લાગતા હશે, નિર્ભીક, શાંત. આપણી ઋષિઓની સંસ્કૃતિની તો આપણે કઈ વાત જ કરતા નથી. હે, જેફરસને આમ કર્યું, ચર્ચિલે આમ કર્યું, બધા કર્યું, એવી બધી વાતો તો બહુ છાપવામાં આવે છે. પ્રણાવાય છે બધું. અને આપણા ઇતિહાસોને તો કઈ વાત જ નીકળી ગઈ. આજે કોણ ભીષ્મની પ્રતિજ્ઞા, બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાની વાતો કરે છે? ક્યાં આવે છે? ક્યાંય અભ્યાસક્રમમાં કઈ આવે છે? આપણી સંસ્કૃતિનું કઈ આવતું નથી. રામ કરો એટલે એ તપોનિષ્ઠ, તપથી બધું થાય. વશિષ્ઠજી જયારે હોય ત્યારે કે ભાઈ સત્સંગ છે એના જેવું કશું નહીં. એટલે આ બેની ટસલ કોઈ ઋષિઓ વચમાં પડે નહીં, કારણ કે એને એમ થાય કાંઈ પીડ્યા તો આપણો નવાણીઓ કૂટાઈ જાય. આ બે ધરખમ વ્યક્તિત્વ. હવે વશિષ્ઠ તો કાંઈ ન બોલે, પણ વાણીથી જો એનો અપરાધ થઈ જાય તો આપણું તો કલ્યાણ બગડી જાય, એટલે આપણે તો આત્મા જલી જાય. એટલે એને કોઈ છંછેડે નહીં, કે જ નહીં, સદભાવથી ન કે. વિશ્વામિત્ર તો બોલાવાય જ નહીં, એ દિશે જોવાય નહીં. બહુ હામુ જોવો તો ક્યુ દેખતે હો આવું. એટલે કોઈ વચ્ચે પડે નહીં, પણ જયારે બહુ આવું થયું, વિચારો નહીં, પણ પેલું થયું એટલે કોઈ એને કીધું કે બાપજી પ્રણામ કરું. વશિષ્ઠ વિશ્વામિત્રને કહ્યું, પણ તમે છે ને તમારો ઝઘડાનો નિવેડ લાવો. આમાં શું, તમને કોઈ વાંધો નથી, પણ અમે બધા વિચારધારામાં અટવાઈ છીએ. અમારે શું કરવું, ક્યાં જવું, એવું ગણાય ને પેલું હોય. એટલે તમે નિવેડો લાવી દો. તો કે મધ્યસ્થી કોઈ હોવે તો હોવો જાય. મધ્યસ્થી કોણ થાય? એટલે પછી કોઈએ કીધું, તમે એમ કરો નારાયણ પાસે જાઓ અને એ મધ્યસ્થ થાય, એ ઠીક છે. અને પછી વશિષ્ઠ અને વિશ્વામિત્ર બે શેષ નારાયણ પાસે ગયા કે આપણે ત્યાં જ નક્કી કરીએ એ કે એ શ્રેષ્ઠ. બરાબર, કથા તો જાણીતી છે, પણ એમાંથી આપણે ક્યાંય ને ક્યાંય જવાની વાત છે આ. એટલે પછી બે જણા ત્યાં આવ્યા. શેષ નારાયણ તો એ પાઉં પસારી સુતેલા, લક્ષ્મીજી પેર દબાવે બેઠા. કોણ જાણે એને આખો દી થાક જ હોય. અને વશિષ્ઠ અને વિશ્વામિત્રજી આવ્યા એટલે ભગવાન થોડા બેઠા ત્યાં, આવકાર આપ્યો, સ્વાગત કર્યું, આવો બેસો, શું છે મામલો? એટલે કીધું કે અમારે બેયને આ બાબતની ચર્ચા છે, એટલે આપ નિર્ણય આપો કે સત્સંગ શ્રેષ્ઠ કે તપ શ્રેષ્ઠ. એટલે શેષ નારાયણજી કે ઋષિ આ અઘરો પ્રશ્ન છે, આઉટ ઓફ કોર્સ છે. હજી સુધી અહીંયા કોઈ મારી પાસે આવી ચર્ચા કરવા આવ્યું નથી, અને તમે જાણો છો મારે માથે પૃથ્વીનો ભાર છે, એટલે શ્રમિત છું. આ થોડો પૃથ્વીનો ભાર તમે હળવો કરો તો હું કંઈક તમારા પ્રશ્ન વિશે વિચારીને પછી જજમેન્ટ આપું. તો કે એ તો કેમ થાય? વિશ્વામિત્રની સામે જોઈને કહ્યું કે તમારા તપોબળથી મારો ભાર હળવો કરી શકો છો. જળક મંડળમાંથી લઈ સંકલ્પ કર્યો, 10,000 વર્ષનું તપ અંજલિ કરીને મૂકું છું, શેષ માથેથી પૃથ્વી નિર્ભર થાય, ઉંચકાઈ જાય. અંજલિ છોડી હલીએ નહીં, આમથી આમે ના થયું, 23.5 નું 23 ના થયું અંશ. વિશ્વામિત્ર જોઈ રહ્યા. એટલે પછી નારાયણે કીધું, શેષ નારાયણે વશિષ્ઠજીને કહ્યું કે આપ કોઈ પ્રયોગ કરો અથવા તો કંઈ પુરુષાર્થ કરો. વશિષ્ઠજી કીધું, મારે તો બીજું કંઈ છે નહીં મહારાજ, હું તો સત્સંગ પ્રેમી માણસ છું. એટલે જળ અંજલિમાં લઈને કહ્યું, લવ સત્સંગો, ક્ષણની ક્ષણની વાત છે, હું લવ સત્સંગનું ફળ મૂકું છું, આપને માથેથી પૃથ્વી નિર્ભર થાય. હટે એ લવ સત્સંગનો સંકલ્પ કરીને જે અંજલિ મૂકી, પૃથ્વી સાટ દઈને એક હાથ ઊંચી થઈ ગઈ. લવ સત્સંગ, ક્ષણનો સત્સંગ, ઘડીનો નહીં, 24 મિનિટનો, અર્ધી ઘડીનો, પા ઘડીનો, 6 મિનિટનો, 3 મિનિટનો, 1 મિનિટનો નહીં, 60 સેકન્ડનો નહીં, 30 સેકન્ડનો નહીં, 15 સેકન્ડનો નહીં, ક્ષણનો લવ સત્સંગ. એટલો જ સાધુનો સમાગમ જોગ થાય, આમ એટલું ફળ લઈને વશિષ્ઠજી મૂક્યું, પૃથ્વી એક હાથ ઊંચી થઈ ગઈ. શેષ નારાયણ, શેષ નારાયણે વાળ હરખા કર્યા. આજે નિર્ભર થયો. એટલે વિશ્વામિત્ર કીધું કે લ્યો હવે અમારો પ્રશ્ન એને બરાબર સાંભળો ને તમે એનો નિર્ણય આપો. તો કે નિર્ણય આવી ન ગયો, હવે આપવા જેવું ક્યાં છે? આપવા જેવું ક્યાં છે? તમે 10,000 વર્ષનું તપ મૂક્યું, એનાથી કશું ન થયું, અને વશિષ્ઠ જે કે લવ સત્સંગ, ક્ષણના સત્સંગનું ફળ મૂક્યું, પૃથ્વી હજી આમ ફૂટબોલ દડાની જે ઊંચી છે, માટે લવ સત્સંગ શ્રેષ્ઠ છે એ સાબિત થયું. ભાઈ 10,000 વર્ષનું તપ માર્યું ફરે. કહેવાનો મતલબ શું છે કે સત્સંગ છે ને પાપ તાપ સંતાપને આઘા ભગાડી દે, આ બધા ભાર હોય ને એ બધા કાઢી નાખે. સત્સંગથી થાય, તપથી તો વધે ઉલટાના. સાચી વાત છે આ. હે, ક્ષણમાં પાપ બળી જાય એટલા તપથી ના બળે. તાપ એટલે વિકારો દોષ ટળી જાય, એ તપ કરવાથી ન જાય. ગીતામાં કહ્યું ને, નિરાહાર રહી રહીને મરી જાય પણ વિકારો ના ટળે. પણ એનું દર્શન થાય ભગવાનનું તો ટળી જાય, અને એ બધું સત્સંગથી થાય. ગજબ છે. વિકારો ટળી જાય, દોષ ટળી જાય, સંતાપ ટળી જાય, દુઃખ ટળી જાય. એના પૃથ્વી જેવડા દુઃખ હોય, તાપ હોય, વિકારો હોય, એ ટળી જાય. વાત કેવી છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે નવધા ભક્તિથી જીવ શુદ્ધ થાય તો છે, પણ જેવો ભગવત કથા વાર્તાથી થાય છે એવો નવધા ભક્તિથી પણ થતો નથી. આ જુઓ તો ખરા શું બાપા બોલે છે, હું વાતો કરી છે. શ્રીજી મહારાજે કાર્યાણીના 12મા વચરામૃતમાં કીધું, લ્યો સંતોને હામે રહી કે તમે તુપ્ત કરો છો, ચાંદ્રાયણ આદિ વ્રત કરતા છો ત્યારે એવું મન નિર્વિષય ને નિર્વિકલ્પ નહીં થતું હોય જેવી તમે અત્યારે ભગવત કથા વાર્તા પરમ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રીતિથી સાંભળો છો. શરતો મૂકી પરમ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રીતિથી સાંભળો છો અને અત્યારે જેવું મન નિર્વિકલ્પ થાય એવું નહીં થતું હોય, ધ્યાન કરતા છો ત્યારે નહીં થતું એમ કહ્યું. અને પ્રથમના 30મામાં કહ્યું કે કોટી સાધન કરે છતાંય રજોગુણ તમોગુણના વિકારો ના ટળે, એ નિષ્કપટ ભાવે, શુદ્ધ ભાવે, સાચા ભાવે જો સત્સંગ કરે તો તમામ વિકારો અને ગુણના ભાવ ટળે છે. આ કીધું જ છે ને. અને એ તપથી ના થાય સાહેબજી, તપથી ઉલટાનું ઊંધે રસ્તે ચડી જવાય. બોલો, ભસ્માસુરે તપ કર્યું શિવજી ઉપર, શિવજી પ્રસન્ન થયા, માગો માગો તો મહારાજ હું જેના માથે હાથ મૂકું ને બળીને ભસ્મ થઈ જાય. શિવજી કે તથા હસ્તું. હવે તપ કર્યા પછી સવળે માર્ગે વળવો જોઈએ ને, તો અવળું થયું ને, તો તરત શિવજીની પાસે પાર્વતીને જોયા તો એમ થયું કે હું પાર્વતીને પડાવી લઉં, એટલે શિવને માથે હાથ મૂકું, શિવ બળીને ભસ્મ થઈ જાય, એટલે પાર્વતીને પછી હું લઈ લઉં. જો અવળે માર્ગે ગયો. આ તપ કરીને શું કર્યું, શુદ્ધ્યો. હે, આ દ્રષ્ટાંત તો શું બતાવે છે, પાર્વતીજી ઉપર આવો એનો મોહ થયો, લ્યો અને શિવને બાળીને, જેને વરદાન આપ્યું એને બાળીને ભસ્મ કરવા દો, તે હાઈલો ખરો. અને શિવજી જાણી ગયા કે મારી માથે આવે છે. હા, આવ્યું કે ભાગ્યા. હા, શિવજી આગળ ને પાછળ, હવે લઈ જ લેવા છે. મારી નાખ્યા પછી શિવજી ભાગ્યા છે અને પાછળ ભસ્મા શું છે. વચ્ચે વિષ્ણુને યાદ કર્યા, ભગવાન વિષ્ણુ આવી ગયા, મોહિની રૂપ ધારણ કરી, એને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું મોહિની. અને ભગવાન વિષ્ણુ મોહિની થાય પછી જોવા જેવી, એવું આમ ઠુમક ઠુમક ઠુમક ઠુમક ઠુમક ઠાલે, અને એવું મંદ મંદ મંદ મંદ હશે, અને એવા નેત્રો, ઓહો એવા, તે ભસ્મા શું ઉભો જ રહી ગયો. કહી શકતો છે સીધો જ પ્રસ્તાવ, તમે મન વરો એટલે કઈ સીધી જ લો, બસ તમે મારે લગ્ન કરો. તો કે મને કઈ વાંધો નથી, પણ મને જે નૃત્યમાં પરાસ્ત કરે એને હું વરું. તો કે મને તો નૃત્ય ફાવે, તો કે હાલો, પણ હું કરું એમ કરવાનું, એ કરવાનું. અને પછી તાક ધીન્ના ધીન્ના તાક ધીન્ના ધીન્ના તક તક ધીન્ના ધીન્ના તક તક ધીન્ના ધીન્ના ધીન્ના તક તક ધીન્ના ધીન્ના ધીન્ના ધીન્ના આમ કર્યું ભગવાને, આમ કર્યું. ઓલા ભસ્માસુર એમ જ કરવાનું હતું, એને એના માથે હાથ આમ મૂક્યું, ઢગલો થઈ ગયો. અને જાડવા આડાથી શિવજી નીકળ્યા, મહારાજ બચાવી લે. આમ ધ્યાન રાખો, ધ્યાન રાખો. ગાંજો ઘૂંટી ઘૂંટીને પીવો છો ને પછી દહી દીવો છો, જરાક થોડું થાય. મારે કરી ભાઈ વાત, એટલે કહેવાની વાત શું છે, તપ કર્યું અવળે રસ્તે ચડી ગયો. જો આ ખુદ વિશ્વામિત્ર છે ને, એ તપોનિધિ. પણ ઓલા બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ને રાજર્ષિ કીએ એમાં ચોટલી ખીતો થઈ જાય, તે પછી તો બહુ લાંબી કથા છે, હું ઇન શોર્ટ કહું. એટલે પછી વશિષ્ઠને મારવા માટે રાતે એના આશ્રમે ગયા. એટલે બોલો, વિચાર કરો, ક્રોધ ગયો, હિંસા ગઈ, ઈર્ષા ગઈ, દોષ ગયો, તપ કેવડું. એ સત્સંગથી જાય પણ તપથી જાય નહીં. નહીં, એટલે કહ્યું જેવો સત્સંગ છે વશિષ્ઠ કે એટલો સત્સંગ, એવું બીજું કશું નથી. અને પછી ત્યાં સંતાયા છે અને જેવો લાગ મળે ને વશિષ્ઠને ખેલ પૂરો કરી નાખ્યો. અને એમાં મા અરુંધતી એટલે એમના ધર્મપત્ની, એની સાથે બેઠા છે વશિષ્ઠ. આકાશમાં પૂર્ણિમાનો ચાંદ ખીલો છે. અરુંધતી દેવી પૂછે છે, પતિદેવ આજે વિશ્વમાં તપ કોનું શ્રેષ્ઠ હશે? ત્યારે વશિષ્ઠજી કહે છે, આ જેવો પૂર્ણિમાનો ચાંદ ખીલો છે આની જેમ ઝળહળતું તપ કોઈનું હોય, તપ તપેશ્વર જો કોઈ વ્યક્તિ અત્યારે વિશ્વમાં હોય તો એકમાત્ર વિશ્વામિત્ર છે, બીજો કોઈ નહીં. હવે એના જ વખાણ પોતે પોતાને કાને સાંભળ્યા. હવે આ તો મને આવું કહે છે કે વિશ્વમાં આના જેવો કોઈ તપો નિધિ નથી, આ ચાંદની પૂર્ણિમા છે ને એના જેવો ઝળહળતું જો કોઈ તપ હોય કોઈનું તો એકમાત્ર વિશ્વામિત્રનું છે. અને થઈ ગયું, ઓહો આ તો ખોટો ખ્યાલ છે, આને દિલમાં મારું સ્થાન છે. એકદમ હથિયારો ફેંકી, તલવાર ધનુષબાણ ફેંકી અને પકડી લીધા. ગીતામાં કહ્યું ને, તદ વિધિ પ્રણિપાતેન નમસ્કારાત્મક દાસત્વ ભાવથી સત્સંગ કરીએ ત્યારે સત્સંગ શરૂ થાય છે. આ માથું કાઢીને સત્સંગ કરીએ ન થાય સત્સંગ. હે, જેવા પગમાં પડ્યા અને વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મર્ષિ પધારો પધારો પધારો બ્રહ્મર્ષિ. આ લે લે, અને ત્યારે આંખમાં આંસુ સાથે ઊભા થઈને બોલ્યા કે મહારાજ તમે પહેલા કહ્યું હોત તો, પણ તમે થાવ તો કહું ને, થાવ આજે તમારો રાજસ ભાવ ગયો, આજ તમારા આંખમાં આજ પહેલી વાર તમારી આંખો ભીની થઈ છે, વિચાર તો કરો વિશ્વામિત્રજી. અને આંસુ છે એ જ ભક્તિ છે, એ જ પ્રેમ છે, કોરા ઠૂંઠા જેવા થઈ ગયા હતા તમે, આજ તમારી આંખમાં આંસુ આવ્યા. અને આજ તમે કોઈ સાધુ કોઈના પગમાં પડ્યા, મારા પગની વાત નથી, પણ આજ તમે તમારું તપને ઠાલવું અને એ તમારું દ્રવીભૂત થયેલું તપ આજે સંત ચરણમાં પડ્યું અને તમારો રાજસભાવ ઓગળ્યો, ત્યારે હું કહું છું પધારો બ્રહ્મર્ષિ પધારો. સત્સંગ હવે શરૂ થયો. આ સત્સંગનો મહિમા છે. કેટલા સત્સંગનો? લવ સત્સંગનો. એ લવ સત્સંગનો સત્સંગ એ સમજવો અતિ દુર્લભ છે. હરી સમજાવે તો સમજાય, આટલું આજે પૂરતું છે. સહજાનંદ સ્વામી મહારાજ.